લાભકારી છે પણ આનો સ્થૂળ છે. વિભો વિભો ઊંચો હોય ને, ઊંચા પ્રકારનો બહુ છે અને પાંચ આજ્ઞા પાડવાનું. આજ્ઞા પડ્યા છે કે કોઈ નથી પાડતો? પડાય ને આગળ પડશે. વિધવો બહુ લાગે છે. શરીર પર બે પરી લોહી વધે ને, તારે ઉજવણ કઈ તાર આગળ પડી. બે પરી વધી, એકાદ પરી વધી આવી ને દાદા, એવું ઘટી ગયું તો રાગ એટલું બેલેન્સ થઈ ગયું. અહીંયા આવ્યા પછી બે ચાર દિવસ માં ઘટી ગયું હતું, તે પાછું કવર થઈ ગયું છે, એટલે પ્રગતિ છે. પ્રગતિ હોય તો હાલ એ બધું ઘટવું બધું એની બધું એની અહમદર્દી તો કોઈ એવું હોય ને, કોઈ એના વિરોધ નો એટલે એને મનમાં મનમાં રા મનમાં મનમાં કઈ કોઈ એવું હોય ને. આ તો તારી રાતે સરખી તું ને તે પ્રમાણે તું પેલા વિશાળ મારે નક્કી કરી છે, એમાં ચાલે નહીં સમજે ને. મારું માનેલું છે, તમે માનેલું છે, તમારે આગળ ભક્તિ કરી. પણ અમને એમ લાગે છે કે તમે લોકો તો અહીંયા એ કરશો રહી પડશો. હા, આપડા વિઝા વાળા પાસે બીજી વાર ગયો હતો ને ત્યારે એવું જ થયેલું. મને કહે કે આ તમારું જે સ્પોન્સર ફોર્મ છે આખું ઇનકમ્પ્લીટ છે, તમારી ઉંમર નથી લખી, પછી ડિપેન્ડન્ટ કોણ કોણ છે નથી લખ્યું, આવું ઇનકમ્પ્લીટ ના ચાલે કે. મેં કહું ભાઈ જો હું તો અહીંયા ઇન્ડિયામાં રહું છું અને આ મોકલાવજે ત્યાંથી, અને તમારા નોટથી સાઇન કરી છે એટલે તમારો જે કસ્ટમર છે એ પ્રમાણે મોકલ્યું છે. મને એવું કશે ખબર નથી, આ તો મેં મારી પાસે આવીને હું તમને આપું છું. હું તમારા કસ્ટમર તમારા રિવાજ પ્રમાણે કરીને મોકલાવ્યું છે એટલે જે છે આ છે. એને અમે ના પાડી ને પછી પછી એને મેં પૂછ્યું કે શું કારણ છે, તો કે આવું છે આવું છે આવું છે. અને ના પાડી આવી રીતે ચોખ્ખું એને કહી દઉં મોઢા ઉપર, અને તમારે કઈ જાઓ કે આ બનવાનું તે જ બધું છે. દાદાજી, દાદા ભગવાન ની હાજરી માં દાદા ભગવાન બેઠા હોય તો એ બેઠા હોય ત્યારે બે હોય ગમે, અહીંથી ઉઠવા ના ગમે તો અર્થ ગમે. વિહો તો હા એટલી લીધો કેવું દાદા યાદ આવવા જોઈએ, ના હોય તો ગમે આપણને. અને એ વિહો લાગ્યા કરે, ના હોય તો આપણે આનંદ મળે. એ ને વિહો લાગ્યા કરે, એનો વિહો ભગવાન તો આ તો બધા સ્થુલ વિહો. એ બેઠા હોય તો બે ગમે એટલે વિચાર બધા બંધ થઈ જાય. બસ જો જો કરે તો એ તો સ્થુલ જોવા છે, નુકસાન થાય બીજી જાય છે ના થાય. અમન જોઈ તો એ આપણે થાય, એ તો આંખે જોઈએ તો આંખ નીકળી પછી તો જીતી જશે ગોઠવવું પડે. ફરી પાછી એકાંત માં રહીએ ને પછી અન્ય વાંચે બી જેના જોયો કઈ તાર થાય, એવું કરેલું નહીં ને. હવે કરું છું, કરે છે, હવે હું કરું છું, કરે છે. હા, કરતા કરતા રાખે પછી સારું. તો પછી દુઃખ જેવું છે ને, દુઃખ તો હોતું છે. આ વ્યવસ્થિત જગત માં દુઃખ હોતું છે, અવ્યવસ્થિત જગત છે વ્યવસ્થિત. પછી દુઃખ છે, દુઃખ હોય એ કોઈ જવાબદાર નથી, કોઈ ગુનેગાર નથી, પોતે બોલે છે એટલે ગાર ભરી તે ગુનેગાર નથી, પણ વ્યવસ્થિત છે. એટલે કોઈ ગુનેગાર થતો નથી, સમજાયું બને તે કરે કઈ કોઈ આવતા કઈ મોઢું બેસી ગયેલી ભાવ એવું કોઈ છોકરા છે આપડે તો કોઈ છે હજરી ને છે હજરી ને વિહો કરો પણ તે તો ગમે વિહો બધા છોકરાઓ ખરો પણ ગમે પછી બીજા 8 લાખ નો વોટ આવશે અક્ષરો લક્ષણ ના હોય એને પછી બઉ સારું પડી જાય આ જતો વાર લાગે હમણાં રોક્યો છે ઘણા ઘણા આવતા થાય લખર મન મન મન શું થાય ઊંઘને કરતી ઊંઘને કરતી તો હવે એમ લાગે હું કશું ગુનેગાર જ એવું લાગે આખી દુનિયા સુધી ઈસ્ટેટ માં ભગવાન માં માની લે હું કશું ગુનેગાર એટલે સર એડ્રેસ થતા શું કરવા દાદા મારો એક મોટો પ્રશ્ન છે શું થાય છે કે 3-4 મોટા માણસ હોય તો મને એક માણસ કહે કે આ કર બીજો માણસ કે એનું ઓપોઝિટ જ કરવાનું કે તો હું મારે શું કરવું તે હું બહુ કન્ફ્યુઝ થઈ જાઉં આપડે તે કરવું એક હાથી લાય તો આપડે હાથી લાવવાનું એક કે ભાગી લાય તો આપડે ભાગી નાખવાનું કોણ ગમે તારું દાદા કેટલું તો ભૂલ દેખાશે દાદા કઈ તો આમ ગુસે નથી છોકરો ખાતા ખાતા ખાતા એનું મન ઠેકાડે આવી શીંગડા બીગડા ગાઈ જાય ને પેલા તો કેવડા મોટા શીંગડા એ તો શીંગડા તમે જુઓ તો બીકલા અને ત્યાં જોયેલા શીંગડા કેવડા હશે બહુ મોટા બફેલો વિથ હોર્ન્સ ભરતભાઈ ને એટલે ભરતભાઈ ને સિંગડા એટલે અને હવે છે આડી એસી ગયો મારી ગસ્તી કારો ને કારી કારો એ તો એવું છે ને સિંગડા જેને મારે ની પેલો હમણાં સિંગા ભરાવા આવે ને તેનાથી બે ગહે ત્યાં ગહે જાય. આપડે તો સંગપતિ છે પછી કોલોક બને કે આપણે ઘર કશું તો ના સિંગડા ગહી દેવા છે ને એક વાર પછી એની મેરે લાગે પેલો સિંગડા ભરે ના ભરે મોટા મોટા આવડા ટુકડા થઈ ગયા વાત સાંભળી નઈ નઈ ટપલા હાથ ના ટપલા મારે તો અઢી માણસ કહેવાય સિંગડા મારે એ હાથ ના ટપલા મારે છૂટી ખણે તો અઢી માણસ કહેવાય સિંગડા મારે બંદૂક મારે તું કોણ છું તો હું કોણ છું મસ્ત રિયલાઈઝ તું આવી You must realize, Nikhil is your name, not you. It's body and soul, you know, inside soul is God. Samadhyut parse ne ikdado? Nahi chal se? Chal se. E gapta gapu dhava dishe ne? Haruye. કવર ને કવર રાખેલો ઘર કરી શું કામ છે તેતાળી વર્ષ મને લૌકિક તો બહુ દાણા જાણી પડે અલૌકિક જાણવું પડશે અલૌકિક જાણ્યા વગર માણસ ને શાંતિ કેમ થાય છે અલૌકિક જાણે તો કાયમ ની શાંતિ છે અને લૌકિક જાણે તો હજી આ ભ્રાંતિ માં સુખ જ ના હોય ને અને તે કલ્પિત છે આ સુખ એ કલ્પિત છે આમાં સુખ જ સાચું કેવી રીતે લૌકિક થી દૂર કેવી રીતે જવું અલૌકિક માં કેવી રીતે જવું એમ પૂછે છે ને એ તો જાતે નથી શકાય એ તો અમે તમને કોઈ પણ આજ્ઞા આપીએ તો માલિક નથી એનો તો એ કૃપા ઉતરે ને ઉતરે કેવી રીતે આજ્ઞા કરો કે જેથી અમે એને જીવનમાં ઉતારી શકીએ એમ કે એવી કઈક આજ્ઞા કરો કે જેથી અમે જીવનમાં ઉતારી શકીએ હા તો પછી કાલે આવો ત્યાં વાંટેલ કરી કરું અને પરમ દિવસ પછી જો ચિંતા થાય તો મારી પાસે 2 લાખ નો દાવો મળવો તમારે 2 લાખ $ નો દાવો મળવો શું અમારી આજ્ઞા ભરો ને તમને ચિંતા થાય તો 2 લાખ નો $ નો દાવો મળવાનો એ ગેરંટી હાથે બધું કરું છું કારણ કે માણસ ચિંતા થાય કેમ જીવન જીવન કેમ કેવાય તેમ એને જીવન જ કેમ કેવાય? ચિંતા થાય, ગારવા ની ચિંતા નહીં, કોઈને ચિંતા નહીં, દેવ લોકો ની ચિંતા નહીં, આ એકલા લોકો ની ચિંતા વિચારણ. ઊંધી બુદ્ધિ, વિપરીત બુદ્ધિ છે આ બધી, પોતાનો જ નાશ નોતરે એવી બુદ્ધિ. કેવી બુદ્ધિ ને ડેવલપ થાય, બધો ફોડ પાડી નાખે. બુદ્ધિ તો ત્યાં સુધી જઈ શકે છે, વર્લ્ડ માં કાયમ ને માટે શાંતિ ભોગવી શકે એટલે નથી જઈ. બુદ્ધિ ને ડેવલપ થવું છે, બુદ્ધિ જ ક્યાં છે? નથી બધું હોય, બુદ્ધિશાળી થવું જોઈએ નથી કોઈ, જો મારામાં બુદ્ધિ નો છાંટે નથી, અને છતાં બુદ્ધિશાળી જોઈએ નથી, મારામાં બુદ્ધિ એક સેન્ટ પણ નથી. પણ બુદ્ધિશાળી ગરબા તો બહુ આવ્યા મુંબઈ માં, મુંબઈ બધે અહીં અહીં, બુદ્ધિ કોઈ જગ્યાએ જોઈ નઈ ને. તો આ સાયન્ટિસ્ટ મને જગ્યા થયા બધું બુદ્ધિ બુદ્ધિ ને, એ બધું વિપરીત બુદ્ધિ. તો અત્યારે જે ઉભું કર્યું બધું એમને, વિજ્ઞાન સત્કો કરી, એથી જ ભય આખા દુનિયામાં વ્યાપી ગયો. કેટલાય વર્ષોથી ભયમાં જ રહેશે દુનિયા. આને આને બુદ્ધિ જ કેમ કહેવાય? પ્રાણીઓને બુદ્ધિ નિર્ભય બનાવે, બુદ્ધિ હંમેશા નિર્ભય બનાવે. પ્રાણીઓને ચિંતા નથી, સાચી વાત? ત્યાં પ્રાણીઓને ચિંતા નથી, જાનવરોને ચિંતા નથી, એ સાચી વાત? હોય જ નહીં, એને ચિંતા ક્યાંથી હોય? ચિંતા અક્કલ વાળા હોય, અક્કલ વાળા ને જે નકલ કરી શીખેલા અક્કલ, તે અક્કલ વાળા ચિંતા. શું નકલ કરી અક્કલ કરેલી છે આ લોકો? પોતાની સહજ અક્કલ નથી, એ નકલ કરેલી અક્કલ છે. શું કહ્યું? ત્યાં ચિંતા થાય બધું, બરાબર. હું તો ગેરંટી આપું છું તને, ક્રોધ માન માયા લોભ કશું થાય છે મારા પાસે જખમદારી, દુઃખ જ કેમ થવું છે? કારણ કે તમારે ઉપરી જ કોઈ નથી વર્લ્ડ માં. આ તમને ઉપરી લાગે છે તે જ તમને તમારી ઇન્ફિરિયરિટી છે. શું છે? ભગવાન ઉપરી લાગે છે તે તમારી ઇન્ફિરિયરિટી છે. શું કહે? સુપિરિયરિટી હોવી જોઈએ કે મારે ઉપરી ન જ હોવો જોઈએ. મને તેર વર્ષની ઉંમરે મને એમ હતું કે મારે ઉપરી ન હોવો જોઈએ ભગવાન. એમ બોસ નીચે રહીએ ને આપણે એમ ખાઈએ, એમાં શું સ્વાદ આવે? એમાં શું ખાતું છે? કોઈ માથે બોસ હોય ને શું ખાતું હશે આપણને? સુખ તો સ્વતંત્ર થાય, ભલે પાનની દુકાન કરતો હોય પણ સ્વતંત્ર થાય ને. આ નોકરી કરે, $20,000 પગાર મળે તો સુખ તો હતું. સુખ ઇન્ડિપેન્ડન્ટ પણ છું, હું ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું ભગવાન થી પણ ઇન્ડિપેન્ડન્ટ થયેલો. શું કહ્યું? છતાં ઇગોઇઝમ નથી આવે, કારણ મારે બુદ્ધિ હોય તો ઇગોઇઝમ હોય ને. મારો સેન્ટ બુદ્ધિ નથી, સેન્ટ ઇગોઇઝમ નથી. અને આ જગત કોને બનાવ્યું તમને શું લાગે છે? એ સબંધી વિચાર નહીં કર્યો લોકો, કેમ પહેણવું અને સારી સારી રસોઈ કેમ બનાવે, કેમ કરી કપડા સારા સીવડાય, બસ એટલું જ વિચાર કરશે. આગળ વિચાર ગયા જ નથી આ લોકો. અને મકાન સારું કેમ બંધાય, અને જવાબી રીતે હારી મળે, આટલું જ ખોય છે. શોધખોળ સુધી કરી નથી ને લોકો. પોતાના વર્તુળ એક દોયું, એક સરગમ ફરશે, એટલા આમાં જ રમ્યા કરે છે. આગળ ના વધુ છે બુદ્ધિ ને, આગળ બુદ્ધિ બહુ કામ કરી શકે છે. જો મારા બુદ્ધિ નથી જતા, પણ હું એટલું મેં હિસાબ ખરી કાઢ્યો છે કે બુદ્ધિ ઘણું કામ કરી શકે છે. હું લોકોને કહું છું કે ભાઈ ઉદ્યોગની બુદ્ધિ તમને તું રસ્તે ચાલુ, તને ચિંતા બંધ થઈ જશે. કહ્યું તમને કોઈ, શું નામ તમારું? રશ્મિકાંત. તો કોઈ તમને અત્યારે કોઈ એમ કે રશ્મિકાંત તમને નાલાયક માણસ છો એમ કે, તો એની અસર થાય ખરી? થવી ના જોઈએ પણ થવી ના જોઈએ પણ થાય. ત્યાં બહુ લાયકાત છું મારે તો. પોતાની જાતે માની લીધી છે, પોતાની જાતે માની લીધી છે. કોઈ કોને તમને લાયક કયા? તમને કોણ સર્ટિફિકેટ આપ્યું? તમે ગેરલાયક શું કે નથી યાદ તમને? દરેક ને પોતાની ખબર તો હોય ને કે બધા લાયક પોતાની શું કહી રહી છે. સાચી અસર થાય છે તમે જાણો છો ને? મને મને અત્યારે ગારવડે નહી અંબાલાલ મુરજીભાઈ ને, તો મને અસર ના થાય. ધોલ મારે તો મને અસર ના થાય. એનું કારણ શું કે અંબાલાલ મુરજીભાઈ મારું સ્વરૂપ જ નથી, હું પોતે જ નહીં. આ તો મારી ભ્રાંતિ જ મેં માની લીધું હતું. હું આને જુદો રહું છું, શું હું જુદો રહું છું, અને તમે તો તે જ માની લેશ બેઠા છો. શું નામ કે છે? રશ્મિકાંત. રશ્મિકાંત જ છું. પછી આપડે પૂછીએ તમે રશ્મિકાંત કેવી રીતે? હું રશ્મિકાંત જ છું. આપડે કહીએ કે તમારું નામ રશ્મિકાંત કે તમે માય નહીં રશ્મિકાંત. હું આવી રીતે માય ની માય ની પોતે શું કે છે કે હું જુદું અને નામ જુદું, તો તમે કોણ છો? શાસ્ત્રકારો તો શું કહ્યું છે આખા જગત ને કે આખું જગત ઉઘાડી વાંખે ઊંઘે છે કે છે. બોલો ઉઘાડી વાંખે ઊંઘે છે એવું શરમ ભરેલી વાત આપણને કે તો આપણને જરા ગુસ્સો ના ચડવો જોઈએ. બર્યો કે આ લાઈફ આવી જીવન જીવી ફ્રેક્ચર કરી નાખવાની લાઈફ ઉઘાડી વાંખે ઊંઘે કે આપણને ચસ્કો ના લાગવો જોઈએ કે હારી ઉઘાડી વાંખે પણ તું ઊંઘવાનું કહું છું ના લાગવું છે અસર ના થઈ જાય આપણે હાલ કઈ મૂરખ છે. એક ક્ષણ પણ ઊંઘ્યો નથી, 26 વર્ષથી એક ક્ષણ પણ ઊંઘ્યો નથી. સાયન્ટિસ્ટો પછી મને મળ્યા કે ગોડ ઇઝ ક્રિએટર, તમે ના કેમ કહો છો? ના નથી કેતો હું, ના તો અમારે કહેવાય ને જે છે એ બધું. ગોડ ઇઝ ક્રિએટર કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ, બાય નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. પ્લાસ્ટિક મળ્યું તેવું છે નહીં. આ તો બધા ભ્રાંતિ જ બધું દેખાય છે. ઉપર બનાવનારો બનાવનાર હોય તો તમારે ઉપરી પણ રહેવાનું જ કાયમ માટે, ત્યાં આગળ મુક્તિ જ ના હોઈ શકે. શું કહ્યું? અને બનાવનાર કુંભાર નથી, ગોડ ઇઝ ક્રિએટર એટલે કુંભાર ગુઓ નથી, તો ભગવાન તો ભગવાન જ છે. એટલે સાયન્ટિસ્ટ ને કહ્યું નઈ તારે તારા પણ મને કહે ક્યાં રહે છે? તને શું લાગે છે કે ઉપર ઉપર બાપો એ નહીં રહેતો, ઉપર તો આકાશ છે, બધે ફરી આવ્યો હું. શું કહ્યું? ઉપર રહે છે ક્યારે? કઈ પોલ માં રહે છે તાકે એ તો પણ ખબર નથી. કહે તાર મને કઈ એડ્રેસ આપશે ગોડ નું? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. આ મેન મેડ જે ક્રિએશન છે ભગવાન નથી. શું તો આપડે સંતોષ શું કે એ થંભેજી ભગવાન લાકડા છે ને હળગાવે છે, એને વ્યામ પડશે, શંકા પડશે, લાકડા છે ને હળગાવે છે. ભાન જ નથી, બેભાન પડી બોલી રહ્યા છે બધા. શું થાય છે? સાથે ભાન તો હોવું જોઈએ. આ વર્લ્ડ કઈ જેવી તેવી વસ્તુ છે? આ વર્લ્ડ બધા માણસો મંદિર માં અને ચર્ચ માં અને બધે જાય છે, એના ઉપર એ જરૂરી છે? બધા માણસો મંદિર માં ચર્ચ માં બધે જાય છે એ જરૂરી છે? જરૂરી છે? એવું છે નઈ કે નાની ઉંમર ના બાળ મંદિર માં જાય, પણ મોટી ઉંમર નો હજુ બાળ મંદિર જ નથી જોયું, ત્યારે બાળ મંદિર માં જવું જ ના જવું પડે. બાળ મંદિરો છે બિચારા. આ વૈષ્ણવ ધર્મ સ્વામિનારાયણ બાર મંદિર નાના ખીકા ખીકડા મારવાનો, એનાથી કશો ફાયદો કરો? એનાથી કશો ફાયદો કરો? ના ભણ્યો હોય તો એના કદાચ બાર મંદિર જાય તો સારું, નહીં તો પછી રમી રમવા તળાવ માં રમવા જતો રહેશે તો આ ડૂબી મરશે. હું એના કરતા અહીં ફરવા દે ને ભટકવા દે ને, અહીં ભટેક ભટેક કર્યા કરે. આવડે રસ્તે જાય ને તેના કરતા આવડે રસ્તે ગ્વાણી ને બળદની પેર ફેરે ફેરે કરે આ લોકો. અને એ સંતો એવી રીતે ફર્યા કરે, સીધા બધું ફર્યા કરે. કારણ કે હું તો આ દુનિયાનો ગુરુ કોઈ જાય થયો નથી, હું તો આખા જગત ને ગુરુ કરીને બેઠો છું, આખા જગત નો શિષ્ય થઈને બેઠો છું, આખા જગત ને ગુરુ કરીશ મેં. સરસ ભાઈ ને, હું કોઈ ગુરુ થવા માટે નવરો નથી, હું તો લઘુત્તમ પુરુષ છું. શું છું? એટલે આ દ્રષ્ટિએ દેખાવામાં હું લઘુત્તમ છું, અને રિયાલિટી થી હું ગુરુત્તમ છું. મારાથી કોઈ ઉપરી નથી વર્લ્ડ માં, ભગવાને પણ ઉપરી નથી. અને આમ દ્રષ્ટિએ દેખાતો વ્યવહારથી હું લઘુત્તમ, સૌથી નાના નાનો જીવ છું. શું થયું? લઘુત્તમ ગુરુત્તમ, હું તો ગુરુ નથી. અમને ગુરુ એટલે ભારે, અને ભારે એટલે ડૂબે. શું થાય? ગુરુ નો અર્થ જ ભાર, એમ ભાર એટલે અવશ્ય ડૂબે એની પર બેસના. હા, પેલા ગુરુ તરતા હતા, એને કારણ શું કે ગુરુ કેટલી રાખતા હતા? તાર ગુરુ કેટલી તો સતી નઈ, આપડે પૂછીએ ગુરુ કેટલી ખબર ને. તાર ગુરુ સેવા થઈ ગયો, ગુરુ એટલે ભારે. તમે સમજ પડે ને, તેનો આ બધું બધું બગડી ગયું. સાથે રાત બધે જળ દિવસ ચિંતા ચિંતા વરી વરી વરી વરી જો એટલે આ તો વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. એટલે તમને પછી વરી વરી કશું ના થાય. સારામાં સારો તમે અત્યારે જે જોબ નું કામ કરો છો ને, એ સરસ માં કામ કરી શકો. શું અત્યારે જે બિઝનેસ કરતા હોય તો સરસ બિઝનેસ કરી શકે. આ તો બિઝનેસ એ આવડતો નથી, આ તો પૂર્ણ ના જોડે કઈ રોટલા કરી ખાય છે એટલું. તે પાછું રત્નાગીરી ના પૂજા અહીં મળતી નથી, છતાં મળી હોય કોઈ વખત અને એને રસ કાઢ્યો હોય તો તેદાર ટેબલ ઉપર પથારા મારે બોસ જોડે ભંગે થઈ તેમાં અહીં જ ના ઉકળા કાળ બોસ જોડે ભંગે પડી હોય તો અહીંયા આગળ ટેબલ પર ઉઠાડ મારે મારે રત્નાગીરી ની ઓફિસ લાયક ખાઈ લે પછી કરજે તો ના કરે. આ લાઈફ કેમ કેવાય આવી ને, પણ સુધર્યા કેમ કેવાય? કપડા પહેર્યા સુધર્યા ગયા. સ્વતંત્ર થાય માણસ, વર્લ્ડ માં કોઈ પણ થી નિર્ભયતા થાય. એટમ બમ પડે પણ પેટમાં પાય ના હાલે એવું લાઈફ હોય છે. આ જીવડા ની પેટા પર પણ ધડાધડમ ધડધમ કઈ ખોવું છે ને. કયા દેશ ના માણસ છો તમે? આ અહીના કઈ નહીં, એને તમે ક્યાં? આ રેગન મારી જોડે બે વર્ષ બે રાખો કશું. અત્યારે હું તમે જેટલું જાણી સમજી ગયા મારી વાત થી, એમાં એક અક્ષર એ ના સમજે. રેગન બે વર્ષ મારી જોડે બેસ ના સમજે, કારણ ડેવલપ ને આ લાઈન ના ડેવલપ જ નહીં. એ તો ડેવલપ છે, આપણે ભૌતિક માં ડેવલપ છે. આપણો દેશ તો ભૌતિક માં અંદર ડેવલપ છે. અનડેવલપ કે તો એ ચાલે શું કહ્યું, પણ અધ્યાત્મ ને બેન ભૌતિક ના હોય ને. તમે તરત સમજી જાઓ શું એ ના સમજે. વાત બરોબર છે, કેમ પછી બોલતા નહીં? બોલે બોલતો ને અહીં એવું કશું નહીં કે આમ ખુલાસો થશે ઉડતો. આમાં કઈ નુકસાન થવા નથી કઈ જતું. આત્મા અમર છે, આત્માને ઓળખી શકીએ તો બરોબર છે. કે આત્મા અમર છે, આત્માને ઓળખી શકીએ તો બરોબર છે. હા, આત્મા અમર છે અને બોલનાર ઠેકાણું નથી. શું કહ્યું? એ આત્મા અમર છે, જે બોલે છે એનું ઠેકાણું નથી. તમારી જોડે કોણ વાત કરે છે? કોણ વાત કરે છે તમને જે લાગે? કોણ? મારી દ્રષ્ટિએ હું એમ કહું ગુરુ વાત કરે છે. કે મારી દ્રષ્ટિએ એમ કહું કે ગુરુ વાત કરે છે. હું તો ગુરુ તો છું જ નહીં, પણ એમ કે બીજું કોણ વાત કરે છે એમ માનું. મારે ગુરુ ને બદલે તમે શું કહો? બીજો આત્મા વાત કરે છે. આત્મા વાત કરે છે. અરે આ આત્મા વાત નહીં કરતો, બીજો કોઈ વાત નહીં કરતો. કારણ જો આત્મા વાત કરતો હોય તો આ હું ઉઠું એટલે આ એ જ વાત કરશે. સર થોડી હું ઉઠું ને તો જે વાત કરતો એ આ કરશે. ખરે ને કરે એક્ઝેક્ટલી એવી જ. હવે આ કોણ બોલે છે એ તમને કહી દઉં ખરી રીતે. અત્યારે આ જે શ્રોતા છે એ તમે પોતે છો, સર થોડી. અને હું જ્ઞાતા દ્રષ્ટા છું અને વક્તા ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. શું છે? આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ નહીં, ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. તેનાથી પછી બીજી ઉતરે, ત્યારે ત્રીજી ઉતરે, બધી ઉતરે. એટલે સાયન્ટિસ્ટ કે છે અમે કબૂલ કર્યા તે નથી. તમને સમજાશે જ નહીં, તમારી ઇગોઇઝમ હોય તો સી રીતે સમજાય? તેમ હું બોલું છું એવું જે ઇગોઇઝમ છે ત્યાં સુધી તમે સી સમજાય કે આ રક્તા ટેપ રેકોર્ડ છે રક્તા. પછી મેં એને કહ્યું કોઈ ઘરે એવું બોલેલા ખરા ગરબા ભાઈ સાથે કે મારે આ બોલવું તો આવું પડે, આવું બોલી જવું. કાકા એવું બોલ, તમે કઈ પહેલો કોણ બોલ્યો તે કોણ અને બોલી જવું કે છે તે કોણ? શું છે? અને જો કોઈ પણ માણસ આ વર્લ્ડમાં કોઈ પણ જીવડું કે કોઈ પણ માણસ બોલી શકે જ નહીં. શું કહ્યું? આવી રીતે બોલી શકે નહીં. માણસ બોલી શકે ને એ રીતે. આ વકીલો આખો હાથમાં ફેંકે છે, બે જવાબદારી વાત થાય છે કે જવાબદારી વાળી વાત. જવાબદારી ખરી નઈ વાકીલ ને? હે, નહી જવાબદારી પોતે પ્લીડિંગ કરે તો જવાબદારી તો ખરી ને? જવાબદારી હું તમને કહી દઉં, તમે આપડા બોસ જોડે તમે બોલો, જવાબ પૂછે ત્યારે જવાબદારી પૂર્વક બોલવું પડે ને. બે જવાબદારી ના બોલાય ને. હવે એક વાક્ય જવાબદારી પૂર્વક બોલવાનું હોય તેનો અડધો પોણો કલાક તો આપણે આપણે વિચાર્યા પછી લાગે વાક્ય બોલે. વિચાર વગર બોલાય નહીં એક વાક્ય. પણ આ તો હે વાક્યો એકદમ નીકળ્યા કરે છે, એને શું કારણ છે? એકની ટેપ થઈ ગયેલી છે. બધું સમજવા જેવું છે આ વાક્ય. તમને કેમ લાગ્યું આ કઈ વાત? કઈ કામ નહીં લાગે છે? પણ કે તારી બગડ છે ખરી ગામની વાત સાચી, પણ તારી બગડ વાળા બંધ કરી દઈએ આપડે, એટલે કે એવું નથી. આપડે આ રેડિયો નથી તમારે વાગ્યા કરે. હું તો એલર્ટ છું, એવર એલર્ટ છું. શું અને જે કઈ પૂછવું પૂછાય અને પૂછીને આ માસે લાવવાની જરૂર છે. આમાં આખી શક્તિ બધી વેસી જાય છે, દૂર ધણી થઈ જાય છે. શું એટલે તમે આવો એક ફરો, કાલે પંદર આવો વાંટી હું તમને. હા, પછી આ શક્તિ એકદમ જબરદસ્ત શક્તિ ઉત્પન્ન થશે, સ્વતંત્ર થાવ. તમારો જો ઉપરી કોઈ હોય મનુષ્ય, તમામ જી મનુષ્યનો કોઈ ઉપરી હોય તો એના બ્લન્ડર્સ અને એને મિસ્ટેક આ જ ઉપરી છે, બીજું કોઈ છે નહીં. જો મિસ્ટેક અને બ્લન્ડર ના હોય તો કોઈ ઉપરી છે નહીં. શું તે બ્લન્ડર શું કાઢી આપું છું અને મિસ્ટેક તમારે કાઢવી પડશે. શું હું છો તે શું નામ કે છે? રશ્મિકાંત. રશ્મિકાંત, હું રશ્મિકાંત છું. એ છે તે રિચ સ્ટ્રોંગ બિલીફ એન્ડ ધેટ ઇઝ ધ બ્લન્ડર. શું કહ્યું? તમે જે છો એ જાણતા નથી. જો જાણતા હોત તો તમે રાઈટ બિલીફ હોત. તમે જે જાણ છો એ જાણતા નથી, એટલે તમે આ રોંગ બિલીફ કે તમે તો રશ્મિકાંત તમારું નામ છે પણ તમે નથી. યુ આર નોટ રશ્મિકાંત. તે તમને આ બેસી ગઈ છે, તે રોંગ બિલીફ છે. બીજી આ બાઈ નો ધણી થયું, બીજી રોંગ બિલીફ. છોકરાનું ફાધર સુધી હનુમામો કાકો કેટલી રોંગ બિલીફો બેઠી. રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન અને રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન. તે આ રોંગ બિલીફ જયારે ફ્રેક્ચર થાય ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય. શું? અને સમ્યક દર્શન ઉત્પન્ન થાય ત્યારે આત્મા હાજર થાય. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇઝ સેલ્ફ પઝલ. થઈ ભગવાન આ પઝલ કર્યું નથી. તમારે પઝલ ઉભા થાય ને તો રોજ રોજ થાય છે ને? કારણ પોતે જ જગત જ પઝલ છે આખું. ભગવાન ઉકલ્યો કોઈ આવડ્યો જ છે આખો. શું? એટલે અમે એને આ પઝલ ને સોલ્વ કરી આપીએ, ફરો ફરી પઝલ ઉભું ના થાય, પછી પ્રોબ્લેમ જ ઉભો ના થાય. એક ફરો પઝલ સોલ્વ કરી આપીએ, ફરી પ્રોબ્લેમ ઉભો ના થાય. શું કહે? ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇઝ સેટ ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર, શું નામ છે? રશ્મિકાંત. રશ્મિકાંત. બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર સિદ્ધાત્મા. એ તમને તમારો આમ શબ્દ બોલે ચાલે નહી. સાકર ગરી છે બોલવાથી કઈ ગરી ના થાય મળું. તો હું તમને મોઢા મૂકું તારે થાય. મોઢા મૂકેલી સાકર કે એમને એમને સાકર બોલે થાય. હા, એટલે ચાર વેદના ઉપરી જ્ઞાની પુરુષ ચાર વેદના ઉપરી કહેવાય. કે એનું શું કારણ કે છે? વેદ પોતે જ બોલે છે, ચાર વેદ એ ભણી રહે એટલે બોલે કે ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ. એ શું કહે છે કે આત્માનો અહીંયા નેતી આત્મા જોઈતો હોય તો આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે, શબ્દ થી વર્ણવી શકાય નહીં. અને આ શબ્દ તો શાસ્ત્ર તો શબ્દરૂપ છે કે સ્થુલ, અને આત્મા સૂક્ષ્મતમ છે. શાસ્ત્રમાં શી રીતે હોય એટલે ગો ટુ જ્ઞાની. કે જે વેદના ઉપરી કહેવાય. જ્યારે વેદના ઉપરી એ જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની કોને કહેવાય? કે વલની ઓબ્ઝર્વેટરી હોય, જેની પાસે કોઈ પણ ચીજ જાણવાની બાકી ના હોય, શું બુદ્ધિ શાંત ના હોય છે. હિન્દુસ્તાન 2000 જ્ઞાનીઓ નીકળે, પણ બધા બુદ્ધિશાળી, જબરદસ્ત બુદ્ધિશાળી, એક એક ને હરીફમાં પડે એવા, શું કરે હરીફી હારી ને પછી વાત કરજો. કરે ને કરતા ને મતો થઈ ગઈ થશે. આ તો ફરી આપણે જતો રહેવાનો. ત્યાંથી દર્દો ત્યાં બધાને છોડીને આવતા રહ્યા અહીંયા. અને કઈ હું તમને નાપાસ નહીં કરું, ભાઈ તમને પૂછતા નથી આવડતી, હું તમને કહું જ નહીં, હું મારી જ ભૂલ કહું. એવું કઈ એવું કઈ માસ નહીં, પાસ ને પાસ કરવા નથી આવ્યો. હું તો તમને તમારે કઈ સમજવું હોય તો સમજવા માટે હું વાતચીત કરી આપું છું. પછી આ દુનિયામાં કોઈ કોઈનો ઉપરી હોતો નથી, સમજ ને. એટલે હું તો કોઈનો ઉપરી થયો નથી, મારા ઉપરી કોઈ થતા હોય તેને ચાલવા દઉં. કારણ કે થતો હોય આપડે ના કહેવાય. હું નહીં થતો ઉપરી થયા તો કેટલી ઉપાધિ હોય છે? તમે ઘરના મેન કહેવાય તો ઉપાધિ એવી મેન છે. સચિદાન છે બધું. એટલે આ જગત એની મારે પઝલ થયેલું છે. વિજ્ઞાન થી બધું થયેલું. શું આ 2H9 ઉપર ભેગા થઈ જાય તો વરસાદ વરસાવવા કોઈને આવવું પડે? વાતાવરણ મળ્યું, વાતાવરણ ભેગું થયું, તૂટી પડે ત્યાં આગળ. વાતાવરણ ભેગું પડે ના થાય ત્યાં તૂટી પડે. બસ બધું ઉભું થયેલું છે. એવી રીતે કોઈ કરતા જ નથી આ જગત માં, કોઈ ચીજ નો કોઈ કરતા જ નથી. છતાં કરતા વગર થયું નથી. શું કહું છું? તો નિમિત્ત કરતા છે. કેવું? ખરેખર કરતા નહીં, ખરે કરતા કરતા ચડી જાય. હું તમારા બધા ઉપરી શકે છે. નૈમિત કરતા સમજો ને, આમ આમના નિમિત્ત થી આમ થયું કે છે. એટલે તમે કરતા નહીં, તમારાથી એમ ના કહી શકે મેં કર્યું. વાત ગમી તમને થોડી કહી ગમે. આ લાભ ઉઠાવી લેજો ત્યારે. તર સેલ્ફ નું રિયલાઇઝ કરી દુઃખ ઉકેલાયો. અને પછી આત્મા નિરંતર 24 કલાક ભૂલાય નહી. આત્મા 24 અવર્સ. હિન્દુસ્તાન માં 30-40 જણા છે, તે 30-40 હજાર માણસો છે કે જે આત્મામાં નિરંતર છે. અને આગલા 24 કલાક આત્મા. હવે તો અહીં 2-5 હજાર આવ્યા હોય અહીંયા ઘર, તો હું કઉ રોડ ઉપર બધા સુઈ જાઉં તો હોઈ જાય કે આખો દાડો રસ્તો જ ના મળે. શું કહે? પણ એવું અમે ડખાવ કરીએ નહીં. શેના સારું અમારે શું લેવું? ચાલુ પાસે શું ઝસ લેવો છે? કે અમારે કઈ ચમત્કાર કરવા નથી, અમે ચમત્કાર ને માનતા નથી. શું કહે? ઘણા કહે છે દાદા તો બધા બહુ ચમત્કાર કરે. અમે કોઈ ચમત્કાર નથી, એ મારું સાથે સ્નાન કરવું છે. શું છે? સ્નાન કરવું એટલે હાથળે થઈ જાય. એમાં મેં શું કર્યું? આમાં હાથળે થઈ જાય એમાં મેં શું કર્યું? ત્યારે કઈ જશે પ્રગટ આપે છે, ફળ આપે છે. શું? અને અભ્યાસ સ્નાન કરવું હોય તમે કામ કરો તો અભ્યાસ મળે, કામ કરે તો એ અભ્યાસ મળે. એવું હોય કે ના હોય? નહીં જોયેલું? નહી જોયેલું. પુનર્જન્મ બાબતમાં તમે કશું કહેશો? શું કહેશો? પુનર્જન્મ ની બાબત માં કશું કેશો? પુનર્જન્મ છે. ઔરંગાબાદ ભેગા થયા 5 વર્ષ ની ઉંમર, મારી તીકડે 5 વર્ષ ની હતી. અત્યારે 76 વર્ષ થયા, 3 વર્ષ ને 11 વર્ષ થયા. પછી મને કહે છે કે આ પુનર્જન્મ છે, એની ખાતરી હિન્દુસ્તાન માં કોઈએ મને કરી આપી નહીં. તો આપડા લોકો બિચારા કરાવડાવે ખરા, પણ શું કે ત્યાં એક જણ બે છોકરા છે, એક છોકરો આવું થાય કરે છે, એક છોકરો આવું કરે છે, કોક ને તો ધરમતા જ ભરી જાય છે, કોઈ ને તો જંગલ માં મૂકેલો જીવે છે, કોઈક ને ખાવા પીવાનું ઠેકાણું નથી, કોઈને જબરજસ્ત પૈસા ઢોર ઢોર કરે છે કે ખૂટતા નથી. આ બધા કોઝી બધા બતાવે એ લોકોને, પણ એ લોકો કે છે ના આ તો ભગવાન ની મરજી આ પ્રમાણે છે, એટલે ભગવાન એટલે ધોઈ નાખે છે વાત. ખબર ને એક્સેપ્ટ જ નહીં કરતા, બધું ભગવાન જ કરી રહ્યા છે આ કે છે. ખબર ને એટલે પછી મને કે છે તમે માનો છો, માનો છો નહીં, હું તો પ્રૂફ કરી આપવા તૈયાર છું. વર્લ્ડ માં કોઈ પણ માણસ હોય તો હું ફૂલ પ્રૂફ કરવા તૈયાર છું. પ્રૂફ તો સાયન્ટિફિક જોઈએ અમારે, તમારા હિન્દુસ્તાન લોકો આપે એ ના ચાલે, તમે સાયન્ટિફિક પ્રૂફ કરી આપ્યું, એને સાયન્ટિફિક પ્રૂફ કરી આપ્યું. સમજ પડે ને, એટલે ચાર પાંચ વર્ષ રહેવા તૈયાર થયા તો જોડે. મેં કહ્યું સાયન્ટિસ્ટ થઈને પાંચ વર્ષ સરળ રહેવા ફરશે, કારણ કે મારે જાણવું છે. એટલે મેં કહ્યું જાણવાનું આટલી બધી વાર હોતી છે, આવી એક જ વાક્ય કે પૂજા જન્મ શું છે એને માટે જાણવા આટલું બધું હોતું જ છે. કે કેટલા વખત રહેવું પડશે? મેં ખ્યાલ હમણાં પ્લેન માં અત્યારે દેખાડી દે, કારણ બેઝિકલી બધું બતાડી દે, પછી ડિટેલ માં તું લઈ જજે, તને ડિટેલ તમને આવડે બધાને. બેઝિકલી બતાવવું છે તો બેઝિકલી બતાવી દઈએ, સમજી ગયો? બધું મુસ્લિમો વિષ્ણુ બધા સમજી જાય છે, ભણેલા હોવા દે, પણ અભણ ના ચાલે. ભણેલો હોય એ બુદ્ધિશાળી બધા વિચારશીલ હોય છે, ભણતર લઈને દુરા કર્યા નથી હોતા, એ બધું ખોટું ખોટું ઊંધું ઊંધું થતું નથી હોતું. શું કહે? પુનર્જન્મ છે, પુનર્જન્મ ના આધારે તો આ બધું ડેવલપ છે બધું. એ આફ્રિકન ઇઝ ફર્સ્ટ ડેવલપમેન્ટ. શું કહે? અધ્યાત્મ નું પહેલા માં પહેલું ડેવલપમેન્ટ આફ્રિકન, પછી વધતું વધતું છેલ્લામાં છેલ્લું ઇન્ડિયન, પછી આ બધા વચ્ચે વાઈટ વાઈટ બધા. આ વાઈટ કરતા તો પારસી ઊંચા, મુસ્લિમો ઓછા, મુસ્લિમો કરતા પારસી ઊંચા, બધું ડેવલપમેન્ટ જુદા જુદા. વાઈટ કરતા તો ચીના હું ઊંચા. શું કહ્યું? અધ્યાત્મ રાઈ તો આખો દાડો પાંચ ઇન્દ્રિય ના વિષય એમાં જ હોય, બીજું કશું એમને કશું ખ્યાલ જ ના હોય. એક ડુંગર હોય અને આમ એક ઉપર એક આમ લાંબુ એ થયું હોય, તે આમ જતું હોય, એટલે એના જોવામાં આવ્યું તો પચીસ પચીસ ફોટા પાડી પાડી કરશે. વમ શું પાડે? અને આપડા ઇન્ડિયન બગાડે કે ના બગાડે? બહુ બગાડે. એટલે બધા ઇન્દ્રિયોમાં જ મસ્ત આ બધા, આ બધા ન્યાય રેગન વેગન બધા. અને આ જે બુદ્ધિ છે એમની વિપરીત બુદ્ધિ, બાહ્ય બુદ્ધિ છે. એમનું વિજ્ઞાન એ બાહ્ય વિજ્ઞાન છે, આપણું વિજ્ઞાન અંતર વિજ્ઞાન છે. અંતર વિજ્ઞાન ભયજનક ના હોય, ભય ને ઓછું કરનારું હોય. બાહ્ય વિજ્ઞાન ભય ને વધારનારું હોય. શું કહ્યું? એટલે મેં સાયન્ટિસ્ટ ને કહ્યું કે આ તમારી એબવ નોર્મલ જે તમે આ વિજ્ઞાન કર્યું છે એ પોઈઝન છે સંપૂર્ણ. કહ્યું? શું કહ્યું? અને બિલો નોર્મલ એ પોઈઝન છે. અમારું ઇન્ડિયા તો બિલો નોર્મલ માં છે. શું નોર્મલ જોઈએ હંમેશા વિજ્ઞાન, બાહ્ય વિજ્ઞાન, એથી વધારે ના જોઈએ. વધારે પોઈઝન જ થઈ ગયું બધું. શું થયું? પોતાને પોતાનું મરણ પોતે જ ખોરી કરી, શોધખોળ કરી. શું કહે? કેટલું સેલ્ફ ઇન્વેન્શન કર્યું હે ને? તાર બાપા એ શું ડાટ્યું હતું? તમે આકાશમાં લડ્યા છો, એનું રિઝલ્ટ આપો હવે. એનું શું રિઝલ્ટ આવવાનું? તમારે શું કરવું? તે કહો અમને. આમ પેલા વી વર્ષથી પચાસ વર્ષથી લોકો દુકાન કહો મારી નાખો છો પણ વગેરે કામમાં. બિનજરૂરિયાત તોફાન લોકોને સુખી કરે એટલા પૈસા વાપર્યા હોત, અંદર ડેવલપ પ્રજાનો પૈસા વાપર્યા હોત. કોઈ પૂછનાર જ નથી ને. કોણ પૂછે? શ્રીમંત માણસ કોણ પૂછે? આવો શ્રીમંત દેશ એને કોણ પૂછે? શું કહ્યું? દેવાથી દબાઈ ગયેલા હોય બીજા દેશો.